નમસ્કારો નમસ્કારો નમસ્કારો, કોટી કોટી નમસ્કારો નમસ્કારો નમસ્કાર. જય સત્યનારાયણ. આખા જગતનું કલ્યાણ હું કલ્યાણ હું. હા, ઉપાધિ માં સમાધિ, ઉપાધિ એની પર વાટમ બમ પડતા હોય તો સમાધિ ના જાય. એવો આત્મા એટલે જ્ઞાની પુરુષ જાણ્યા એટલે પછી થઈ ગયા સાક્ષાત કરેલ ને. આજ તમારો ધન્ય ગાયુટી જન ની પુણ્ય જાગી છે. આજ નથી શાકભાજી નથી, જ્ઞાની જાય નહી. પોતાને તો અડચણ આવી દે તો અડચણ ને આવવા દે. કેવું અડચણ નહી તો પછી અડચણ થઈ ગઈ. અડચણ તો રહી ને, અડચણ અડચણ નો ફ્લેમ પૂરો ના થયો. બધા ક્લેમ તો પૂરા કરવા પડશે ને, દરેક નો ક્લેમ પૂરો કરવો પડશે. તારું જે હોય તો લઈ જા બા. પેલો તો નવનીત હતો, તો હજી કી રીતે આપવું હોય તો આપવું ને. હવે તો આત્મા થઈ ગયો. હા, પૂતગલ લઈ જશે, બીજું શું લઈ જશે? આત્મા લઈ જશે. પૂતગલ તો જાય જતું રહેવાનું છે ને. લોકો બહુ સાચવે છે તો નાના મહિને જતું રહેશે. બહુ સાચવી રહે નાના મહિને જતું રહેશે. નાના મહિને કરતો તમારે કેમ બધું જતું રહે ને. આવડો મોટો દેહ હાથવી કર્યો હોય પછી નાના મહિને લઈ જવાનું. બહુ સાચવે તો પાછું તો લઈ જવાનું નાના મહિને. એના કરતા અહીં ભેલાડી દે ને, જે હોય ભેલાડી દે. જે હોય ભેલાડી દો કે છે. શું કે છે? કબીરો હા ખરો માણસ કબીરો કે છે. ખા પી અને ખીલાઈ દે કે છે. ખા પી ખીલાઈ દે કે છે. કલ્લે અપના કામ ચલતી વખત રે નરો સંગ ન ચલે બદામ. શું કે છે? ખા પી અને ખવડાવી દે બધાને. ચલતી વખતે એક બદામ હાથે નહીં આવે કે છે. આ ભગતે આવું ગાય કે નહી તો ખીલાવતા નથી કોઈ કોઈ. કેવા પાકા? અને મફત નું જમ્યા હોય કે મફત નું જમ્યા. એટલે મફત નું કોઈ જાય જમવાનું હોય જ નહીં કોઈ દુનિયામાં. મફત નું કોઈ જમવાનું મફત નું હોય જ નહીં. સમજ ભાઈ ને, બધું જ પોતાનું છે. જેટલું જાવે છે જેટલું ખાય છે બધું જ પોતાનું છે. હે આપડો હિસાબ હોય તો ભેગા થાય ને, ભેગા જ ના થાય ને. બધું પોતાનું જ છે. કોઈ મફત નું કશું વાંચતું નથી. મફત નું માનીને તો ભટક ભટક કરે છે લોકો. મફત માને એટલે પોતાની જાતને શું એકલવારી માને. કહો મેં તો આપતો ફાયદો થયો. મારે કેમાં ફાયદો કરો? અહીં નફો જ નહીં થયો. બધા સંસારમાં કોઈ નફો થયો નથી. ફાયદો છે ના થયો. સંસાર મારે કોઈ જ નો વેપાર છે. આખી ખોટ બધું ભેળે કીડીઓ ભેગું કરે અને ઉદેડા ખાઈ જાય. એવા લોક ભેળા કરે અને પાછળ ભેગો હોય ખાઈ જાય અને પાછળ પછી હરા ધરા રહે. અચાનક છે આ કેટલી ઉપાડી, કેટલી કલાકે કલાક કેટલી વિચારણા થાય. એ વિચારણા કેમ કરીને સહન થાય? ત્યારે હોલ મોબાઈલ આવો એટલે સુભાષ છે. આ તો સુભાષ શું હોય? સુભાષ શું હોય? તમારી પાસે લેજે એ કહી છે ને આ સત્પુર ની વ્યાખ્યા કઈ સત્પુર ગમે તે બધા આ લુગડા થાય દાખલા ધરે એ સત્પુર ને આવા હોય તો તમે જે કે છે નિશ્ચિત જેના આત્મા નો ઉપયોગ છે વાણી હોય જેની વાણી હોય ત્યાં કદાચ જગે અને જવા મોક્ષ ના મળે તો પછી મારી પાસે આવજે કેવો પ્રભાવ દેવ કહ્યું છે શું કહ્યું છે બાકી પુસ્તક માં આત્મા હોય નહી એમને શું કહ્યું છે કૃપાળુ જે આત્મા અસાધારણ કારણ જે બીજ એ તો નાખ્યું નહીં આપડે અહિયાં અસાધારણ કારણ બીજ નાખ્યું કારણ કે ખેડતા નથી હા બરોબર ખેડતા કાતરે નાના ઔરંગાબાદ ખાતા ને ખાઈ ને ખાઈ ગઈ આખા જગત ની આપડા હિન્દુસ્તાન ની ખેતીવાડી બધી નકામી ગયેલી છે આપડે આપણા મહાત્મા ની ખેતીવાડી છે કારણ કે શુદ્ધાત્મા રૂપી જ્યાં સુધી બીજ નથી જેવી છે તેવી આ ખેતી સારી છે જેવી છે તેવી આ ખેતી સારી છે ગમે તે એવી છે આ ખેતી સારી તો ખેડૂતો તો કામ કરી નાખે એ ખેતી ગુજરાત આવે લઈ બે પુરુષ થયા પછી ગુજરાત લઈ બે તો ઘરું કામ કાઢી નાખે ઘરું કામ કાઢી સંસ્થા ના લખ ખરાશ બધા ફિક્કા લાગ્યા લખે ખરા પણ બધું ફિક્કા પૂરેપૂરા લાગ્યા નથી ને રસ ફિક્કા થઈ ગયા એવું લખે છે ને તાર થઈ ગયા પૂરેપૂરા સુધાર્થમાં જો કદી જલેબી ખાખા કરે ને ફીકા લાગે બધું ફીકું લાગે આ સુધાર્થમાં જલેબી ખાય ને એક કલાક રોજ એક ધ્યાન કરીને બધું ફીકું લાગે જલેબી ખાઈ ને ચા પી જજે મીઠી એ સુધાર્થમા ની મીઠી ની વાત છે આપણે મર્યા પછી શું થશે પ્રવીણભાઈ પૂછે છે આપણે મર્યા પછી શું થશે મરી ગયા પછી શું થશે મરી ગયા પછી શું થવાનું એ પૂછે છે શું થવાનું તમને શું લાગે છે સારો અવતાર મળશે આજ્ઞાપૂર્વક રહેશે ને સરકાર સારો મળશે આપડી બધી ઈચ્છા પૂરી થઈ અને મોક્ષ ભરી લઈ જશે શાંતિ વધતી જાય છે એમને તો સત્સંગ રાખે કે તાના ગરપણ ને મારી નાખે. એમનું પૂછવાનું એ હતું કે જલેબી તો મીઠી હોય જ, તો એનું શું, એ શા માટે મીઠી છે? એને આપણે આત્માને રૂપે મૂકીએ છીએ ને, સત્સંગ ના રૂપે મૂકીએ છીએ ને, તો એમનો સવાલ એ હતો કે જલેબી એ મીઠી છે ના એ મીઠી છે? જલેબી મીઠી આ શુદ્ધાત્માને જો અંબાર અંબાર કરીએ ને આપણે, એનું એક કલાક સુધી એને કરીએ, તો એમાંથી જે સુખ ઉત્પન્ન થાય એવી રીતે એનો દાખલો આપ્યો. તેને જલેબી ખાઈને પછી ચાકી જોઈ હતી ને, ફી જોઈ કરવો છે અનુભવ કરી જાય છે. 14/12/1973 દાદા દર્શન મજાદુભરિયા અમીનયરાથી પાડુ મનવાણી શરીર ના સમક્ષ કરમ થી મનવાણી શરીર ના કરમ થી ગુજ પાડી બહુ કપટ અહમ થી ગુજ પાડી બહુ કપટ અહમ થી મનવાણી શરીર ના કમઠ કરમ થી મનવાણી શરીર ના કમઠ કરમ થી ગુચ પાડી બહુ કપટ અહમ થી ગુચ પાડી બહુ કપટ અહમ થી અણહક નું ખેંચું મોહ ભરમ થી અણહક નું ખેંચું મોહ ભરમ થી ઊંધું જ ચાલ્યા મોક્ષ મરમ થી ઊંધું જ ચાલ્યા મોક્ષ મરમ થી અહીં મીઠા પે જીવને પારત કરજો ના જાતે ડૂબેલા જીવને પારત કરજો ના અશુદ્ધ પુદ ગલના કમઠ કષાયો છેદો પારત ના તુમ જાદુ ભરિયા અમીનયાથી બાળો સગરા પાપ તુમ જાદુ ભરિયા અમીનયાથી બાળો સગરા પાપ શાસન રક્ષો દેવી પદ્મા શાસન રક્ષો દેવી પદ્મા તાળો વિપરીત બુદ્ધિ અજ્ઞા તાળો વિપરીત બુદ્ધિ અજ્ઞા હોની મુજ સુજાવો અંતર પ્રજ્ઞા અબવર્ષાવો સંકિત સંજ્ઞા અબવર્ષાવો સંકિત સંજ્ઞા અમને મળજો વિતરાગી દીક્ષા પ્રગટાત્મા નિજ પાર અમને મળજો વિતરાગી દીક્ષા શુદ્ધ અને કાંતિ કરો દય પર કરુણા છાટો તના શુદ્ધ અને કાંતિ કરો દય પર કરુણા છાટો તના હમ પાથર દિલ ના લોઢાને પ્રભુ આપ લગાવો હાથ હમ પાથર દિલ ના લોઢાને પ્રભુ આપ લગાવો હાથ જય દાદા ઉભો પછી તમે બોલો વધારે કરશે એટલે ઉકે ઉકે આપણે ધગો ધગો નહી દીધો. હું તો કે બેભાન હું એ રીતે ચાલુ કે સ્કૂટર ચલાવું તો બેભાન અવસ્થામાં જ ચલાવું બે દયા ઔરંગાબાદ કોને કહે કે જે યાદ આવ્યા કરે યાદ આવ્યા કરે વખતે યાદ આવનારી ચીજ ની દુનિયા માં જરૂર નહી. યાદ તો સિદ્ધાર્થ માં જ એવું છે. શું એવું છે? બીજું બધું યાદ લાવવાની જરૂર નહીં. આપડે ખાવાનું ખાઈ છે કઈ યાદ આવે તો યાદ ભણવાનું આવે ધારું આમ આવે તો યાદ ના આવે એમ કહીએ છીએ તો કશું ભોગ યાદ આવ્યો હતો ભોગ ની અડચણ નહી ભોગ આવ્યો હોય તેની બહુ અડચણ ભોગ યાદ આવ્યું હતું એની અડચણ નહી કોઈને વખતે હવાના કરતા હોય નાસ્તામાં તો એ કઈ વાંધો નહીં પણ ઉપભોગ નો બહુ વાંધો તો વાંચ્યા ભોગ કહેવાય. શું કહેવાય? ભોગ. ગાંઠિયા જલેબી ચા નાસ્તો બધું ભોગ કહેવાય. પાન ખાવે એ ભોગ કેવાય. ઉપભોગ ના કેવાય. ઉપભોગ ના જાય એકલા પડી મજા મસ્તી કરે એ તો ગજા મસ્તી કેવાય. બે વર્ષો આવે સારું વાકી રાખે આવી કૃપા કોઈ મોકલી આપણ ભારે પડી જાય. આવી કૃપા કોઈ મોકલી આપણ ભારે પડી જાય. કેવું છે સાત્વિક સુખ પ્રેમ માટે જે વલખા મારે છે મને નથી લાગતું કે અહીંયા એવું કઈ હો તમે મને કહો કે એવું કઈ છે. એમ કે છે કે અત્યારે દુનિયા બધા લોકો સાત્વિક શુદ્ધ પ્રેમ માટે વલખા મારે છે પણ કે મને નથી લાગતું કે એવું કઈ હોય મળે સાત્વિક શુદ્ધ પ્રેમ. તો આપ કહો એમાં કઈ હોય તો એમ. હા સાત્વિક શુદ્ધ પ્રેમ નો રસ્તો છે આપણો જે વિજ્ઞાન છે ને સાત્વિક શુદ્ધ પ્રેમ નો. કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર નો પ્રેમ નો મહાત્માઓ બધા એવા બોલું ને લગભગ 5000 મહાત્મા છે તે બધા મળે એવા બધા. એટલે શુદ્ધ સાત્વિક પ્રેમ નો રસ્તો આ જાગ્યો છે હોય નહીં આ કાળમાં. આ કાળમાં હોય નહી પણ ઉત્પન્ન થયો. આ કાળમાં હોય નહી પણ આ કાળમાં ઉત્પન્ન થયો એ અજાયબી થઈ છે. અજાયબી થઈ સમજાવવાનું કે મોક્ષ તો કે તે મર્યા પછી મળે કે ના મળે એ હું કઈ જાણતો નથી કે છે. પણ જૈન ની થિયરી પ્રમાણે એવું જોઈએ તો કે જૈન ની થિયરી એમ કે છે કે કર્મ હળવા કરો કે કર્મ ખપાવો તો એના માટે કઈ રસ્તો બતાડો એમ. કર્મ આપણે તો આ જે જ્ઞાન આપીએ છીએ ને ત્યાંથી કર્મ ચાર થતા જ બંધ થઈ જાય. ચાર્જ જ થતા નથી ડિસ્ચાર્જ એકલું રહ્યું. હા એટલે કે ખપવા માંડે, ચાર્જ ન થાય તો ડિસ્ચાર્જ થવાનું, ચાર્જ નવા ના થાય. અને આ બીજા જ્ઞાન વગર જે બધા આ કરે છે ને, તે કર્મ ગમે એટલા ખપરા હતા પણ બીજા ઉત્પન્ન થયા જ કરવાના ને, બીજા ઉત્પન્ન થયા જ કરવાના, ઉત્પન્ન બંધ થતા નથી ને. હા એ ઉત્પાદન બંધ થાય છે. તમે કહો બરાબર છે, પણ અમે તો આ સંસારમાં જીવતા જીવતા જે બધું કરીએ છીએ અમને ખબર છે અમે ખોટું જ કરીએ. હા અમુક વસ્તુ બધાને ખોટી જ કરવી પડે છે, જેમ કે છે અમે પૂરો ટેક્સ ભરી જ્ઞાન આપીએ છે ને, ત્યારે હું શુદ્ધાત્મા છું એ ભાન થયા પછી લક્ષ બેઠા પછી આ બધી વ્યવસ્થિત વ્યવસ્થિત કરે છે. કોણ કરે છે? વ્યવસ્થિત કરે છે, વ્યવસ્થિત કરે છે, ખબર પડે ને. પણ મને એમ લાગે કે આ જે ટેક્સ ભરવાનો છે એ આપણો ભવિષ્ય ઊભું કરેલી ચૂક છે. એમ કે છે કે આ તમારે કરવું જોઈએ, કમાન કરે એટલે એમને કઈ આપણે હુકમ ના માનીએ તો એમાં કઈ બહુ ખોટું કરતા હોય એવું મને નથી કરતો. એ કરતો નથી, શુદ્ધાત્મા નથી કરતો. એ આ બધું મિકેનિકલ એડજસ્ટમેન્ટ કરે છે. આ શુદ્ધાત્માનું જે બહારનો ભાગ છે ને, તે ભ્રાંતિથી પહેલા છે, તે શુદ્ધાત્માના અજ્ઞાનતાથી કર્મ બંધાતા હતા. અને તે કર્મ બંધાયેલા છે તે અત્યારે કામ કરી રહ્યા, જે બંધાયેલો કર્મ છે તે કામ કરી રહ્યા, અત્યારે શુદ્ધાત્મા નહીં કામ કરી રહ્યો. ખબર પડે ને. અને નવા કર્મ બંધાય છે પાછો, નવા કર્મ તો બંધાય બંધાય છે, તે આપણે આ જ્ઞાન આપીએ એટલે નવા કર્મ છૂટી જાય, નવા કર્મ છૂટે બંધ થાય. હું શુદ્ધાત્મા ડિસ્ચાર્જ થતા જાય ને, ડિસ્ચાર્જ એકલું રહે પછી. અને ડિસ્ચાર્જ તો આપોઆપ કર્મ થાય છે, કઈ આપણે કરવા ના કરીએ તો પણ થયા જ કરે છે. મેરે અંદર પડી જશે, બેઠા નથી ને, બેઠા આપણે પોતાને એમ લાગે કે આપણે મનુષ્ય છીએ. શું થાય ત્યાં સુધી ગ્રાઉન્ડ તૈયાર ના થાય ત્યાં સુધી મને નથી લાગતું કે આમાં મોક્ષ તો શું, પણ મોક્ષ નું બાજુમાં મને નથી લાગતું કે આપણે ઉભા નથી. એટલે બરાબર છે દાદા, પણ એ બી હકીકત કે કોઈ પણ મળેલો માણસ અહીંયા પ્રગટ થઈને એમ કહેતો નથી કે મને આ વ્યક્તિ મળે. ત્યાં સુધી એ બધું ખોરાક પ્રિય જે કોઈ એમ કહે કે મોક્ષ મળશે એ માની લે, પણ કોઈ એવો એક માણસ અહીં પ્રગટ થઈને એમ કહી દે કે મને મોક્ષ મળ્યો, મને આ રસ્તો મળ્યો, એની આ થિયરી છે, એનો આ રસ્તો છે, તો બરાબર છે. એ શું છે એ મારા બાપા ગુજરી ગયા તો એમ જ કહેવાય મોક્ષ ગયા. એ કેવી રીતે થાય જ નહીં કે જો આ આ ભાવમાં જ આપણને એમ લાગે કે આપણને જે જાતનો આનંદ છે, સત્યમાં બધું જો સમજી લો ને તમને ચિંતા બિલકુલ નહીં થાય. કા પોતે સરગ્યો એટલે બીજા લોકો આજુબાજુ જે હાથમાં આવે તેને બાળી મળે, જે નજીક માં આવી પડ્યો એને બાળી મળે. તો એમનો ક્રોધ જે કોઈ જોડે હોય તે બધું બળી જાય, તો પેલો પોતે બળે અને પછી બીજાને બાળે. અને આ જ્ઞાન લીધા પછી ક્રોધ માન માયા લોભ થતા નથી, બંધ થઈ જાય બિલકુલ. એ ગુસ્સા માં ક્રોધ માં શું ફરક છે? ક્રોધ હંમેશા એની પાસે હિંસક પેટમાં દુખ્યું મને દુખ્યું, માથું દુખ્યું તો મને માથું દુખ્યું. એને અમલ છે આ બધા શરીર મન વચન કાયા નો અમલ છે. અને મન વચન કાયા ઇફેક્ટિવ છે. કેવી છે? એટલે નિરંતર ઇફેક્ટ કરાવડાવનારી છે. માટે એ શુદ્ધાત્મા થયો છે ને એટલે એને ઇફેક્ટ વધતી વધતી કોઈ પણ જાતની ઇફેક્ટ વધતી નથી. મનની નહીં, વચનની નહીં, કાયાની નહીં, તેને ઇફેક્ટ વધતી નથી. એને અને સર્વિસ કરે છે, 650 રૂપિયા પગાર લાવે છે. એન્જિનિયર થયેલો છે. ખોલા જઈએ તો એકલો જ માણસ છે આ જાગૃતિમાં. જાગૃતિ મારા કરતા ના કરે પણ એ જાગૃતિ કામની નહીં, વ્યવહાર જોડે જોઈએ. શું જોઈએ? જોડે વ્યવહાર જોઈએ. વ્યવહાર વ્યવહાર ના હોય ને તો કામ મન ના રાખે ને. જે દીવાનું અજવાળું વ્યવહાર ઉપર ના પડતું હોય એ દીવાનું કામ ના શું. આનું અજવાળું આપણી ઉપર ના પડે, બીજે કઈ પડતું હોય તો આપણે શું કામ લાગે? એટલે એનું એવું એવું થઈ ગયું છે કે ધીમે ધીમે હવે એને વ્યવહાર મળે જશે. અજવાળું બે જગ્યાએ પડવું જોઈએ, વેચેલું હોવું જોઈએ. ત્યાં એક જ જગ્યાએ સિમ્પટમ થઈ ગયું બધું. એવું થયું કે પછી ભાઈ હાજી એનું અજવાળું એક જ જગ્યાએ થઈ ગયું. તારે ધીમે ધીમે વ્યવહારમાં વિસ્તૃત સરળે બેસી બેસી ના આવે. પણ એ જાગૃતિ બહુ ઊંચી કહેવાય કે જેવી તેવી જાગૃતિ ના કહેવાય. તમને સમજાય ને જાગૃતિ? જાગૃતિ તો બહુ ઊંચી છે દાદા. સુધાત્મા અને સુદગર બંને જુદા જોવે એ તો મોટી જાગૃતિ છે ને. ના જુદા જુદા જુદા જોઈએ તો ઘણા માણસો આપણા હોય, મહાત્મા હોય છે. પણ આ જાગૃતિ જે રહે છે ને બહુ ઊંચી રહે છે. જુદા તો અમારે કાયમ જુદું રહે પણ છતાંય આ જે જાગૃતિ છે એ તો એક બાજુ પડી ગઈ છે. એટલે સમજો ને સરખી જાગૃતિ હોય છે લાઈટ. હા બરોબર. આ લાઈટ આપણે અહીંથી વાંચીએ અહીં પછી મૂકીએ આમ તો પેલી વાર લાઈટ પછી બંધ થઈ જાય. એ લાઈટ નો પડઘો પાસે અહીં વધારે પડે, અહીં જરા વધારે પડી જાય. એવું થઈ ગયું છે. લાઈટ ભલે ઓછું થયું પણ બે વ્યવહારમાં એમાં બે માં સાથે છે. એટલે વ્યવહાર જોઈને કહેતા હતા ને કે દાદા કે હું આજે હું સાથે પ્રતિક્રમણ કર્યા કરું છું કે હા કહેતા હતા ને. મનુષ્યો છે એમાં કોઈ માં છે, કોઈ ભાઈ છે, કોઈ બહેન છે, એમનો કોઈ પૂર્વા પર સંબંધ ખરો? આપણે ભાઈ બહેન દીકરા દીકરી એ બધાનો પૂર્વા પર એટલે આપડે ચોપડા હોય ને દુકાને દુકાન દુકાન વાળા દુકાન લઈ લીધી પાછી તો આપડે ચોપડા ઘેર લઈએ. તેથી કઈ ઘરાક તમે જે છે બાકી તેની પર ઉઘરાણી કરાય ને. ના માગતા હોય તેને તો ઉઘરાણી જવાય. એવું આપડે તો હિસાબ લેવા માટે આ લેવા માટે આપવા માટે આવ્યા. આપડે તો જે જે આવ્યા છે ને તે લેવા માટે અને આપવા માટે. તે આપડે શું આપે છે એ બધું જોઈ લેવાનું કે લે છે કે આપે છે. આ હિસાબ છે બધો, હિસાબ પતાવ આવ્યા છે. સમજ ને? તમને એવો અનુભવ થોડો ઘણો નહીં થયેલો? હિસાબ પતાવે છે. સારી રીતે થયો છે. સારી રીતે થયો છે. એમ થાય કે આમાં કોઈ પૂર્વ પર સંબંધો હશે. એ છે પૂર્વ પર સંબંધો છે એની જ વાત કરે છે. અમુક સાથે આપણે આપણને તકલીફ આપી તો આટલાની જે ભાવના ઉભી થઈ જાય બરોબર છે એ નષ્ટ થાય. મારે કે તમારો હિસાબ ચૂકવે છે નિમિત્ત છે તો જ આ બધું હળવું થાય. હળવું નિરંતર વેરભાવ દરેક માણસ ને ઊંઘ બધું એ જ. ઊંઘ ના હોય ત્યારે ગભરામણ થાય તો બહાર ઊંઘ ખોળે. પછી ઘેર ઊંઘ ના મળે હોય તો બહાર ઊંઘ ખોળે. એટલે આ છોકરાના મા બાપ ઊંઘ હોય તો છોકરાનું જીવન સારું રહે. જો છોકરાના મા બાપ ની ઊંઘ ગઈ તો છોકરા બહાર ઊંઘ ખોળે. પછી તો એટલે ઊંઘ જોઈએ દરેક ને, ઊંઘ જોઈએ જ્ઞાની એકલા ને ઊંઘ ના જોઈએ. જ્ઞાની એવા કે જેને ઊંઘ ના જોઈએ, મુખ્ય ક્ષય પૂછ્યા પછી એને અવલંબન રહેતું નથી, બલકે પોતાને બીજા નિરાલંબ કહેવાય, જ્ઞાની નિરાલંબ કહેવાય. એ બીજા બીજા નું આલંબન થઈ શકે પણ પોતાને આલંબન ના જોઈએ, એ જ્ઞાની નિરાલંબ કહેવાય. એકલા આખા વર્લ્ડ માં એક જ જ્ઞાની એકલા એવા હોય કે જે નિરાલંબ રહી શકે. જંગલ માં બેહાડે ગમે ત્યાં બેહાડે તો નિરાલંબ રહી શકે, ઊંઘ ની જરૂર નહીં. એમનું પૂછવું એમ છે કે દરેક ને આ અવલંબન જોઈએ છે, કે દરેક વ્યક્તિ ને, એ જ્ઞાની એટલા ને જ ના હોય, અને એ અવલંબન હોય 24 કલાક કામ કરે પણ એને માથે જે હોય બાપા હોય ગમે તેને કે આટલું આટલું કર્યું એટલે પૂછો હલકો ફૂલ થઈ જાય, પણ આ જો અવલંબન તૂટે તો એને બધું ભર ભર લાગે. અવલંબન ક્યાં સુધી જોઈએ? એક માણસ જ્યાં સુધી ભૂલ કરે છે, કોઈ પણ પ્રકારની ભૂલ કરે છે ત્યાં સુધી અવલંબન ની જરૂર છે. જે ભૂલ કરતા નથી તેને નિરાલંબ રહી શકે, જે ભૂલ કરતા નથી તે નિરાલંબ રહી શકે, તેને ઉપરી ની જરૂર નથી. ભૂલ કરે નહી. મૂળ પ્રશ્ન એમ છે કે એવું કઈક માનસિક રિલીફ કઈક બતાવો કે જેથી કરીને અવલંબન લોકો ને તૂટી જાય ત્યારે એમાં હલકો થઈને પણ રહી શકે. હા, એવું બતાવીએ છીએ આપણા બધાને, એવું જ બતાવીએ. આ લોકો ના અવલંબન તો દગો દે, જગત ના અવલંબન તો દગો દે આપણને, એને અવલંબન રાખીને દગો દે. શું થાય? ખરે ટાઈમે ખસી જાય, એના કરતા તક્યો હારો, ખરે ટાઈમ ખસી ના જાય. જીવતો હોય ને એ ખસી જાય, જીવતો ખસી જાય, ઉઠી જાય. હા, ના ઉઠે એમ તક્યો ઉઠાય હે ને. અને મેં પસંદ કરેલો તકિયા નો અવલંબન લેજો, બધા તમને આવા જે વિચાર આવે તો લખી લાવજો કે બધાના કે જે જન્મ થી 35 વર્ષ સુધી બીમાર રહે કળિયુગ માં, એ માણસ આવતા બહુ ઊંચી ગતિ માં જાય. ગયા ઊંચી ગતિ માં જાય બીમાર રહેતે જન્મ થી 35 વર્ષ સુધી, પછી નહી, પછી સારું રે. એ સાથે કહ્યું છે બીમાર હોય ને તેમ સારું. ઓછા કરવા બીમાર હોય એટલે કર્મ કરવાની ભાવના જ ના થાય ને, શક્તિ જ ના ઉત્પન્ન થાય ને, એટલે વિચારો વિચારો બધા મોડા પડી જાય. બધું બધું તમે સમજ પડે ને, બરોબર. હૃદય પાટ ઓછો, બધું ઓછું, મોહ ઓછા થાય, મોહ બંધ થઈ જાય. હા, મોહ સમજ પડે ને. અને 35 વર્ષ સુધી જવાન ને મજબૂત હોય પછી શું થયું? એટલે ઘણું હોય, ઘણું થઈ ગયું. હા, માટે માર્ગે ખોટી નથી, માર્ગે ઉપકારી છે. સમજે તો, સમજે તો બઉ સરસ. ચિંતા બિંદા ઉપાડી હોય ને, સંસારી ચિંતા ઉપાડી હોય ને, એટલે જીવન જીવા જેવું લાગે. પછી મંદિર બધી 500 કેસેટો ભરેલી છે, બહાર પાડવાનું છે અત્યારે. હું દાદા બોલ્યા હોય ને, પ્રશ્ન કરતા પછી સતત એમની વાણી નીકળી હોય, ટેપ થઈ ગયેલી હોય, એવી 500 કેસેટો છે. એ બધું બધું સાહિત્ય તો ઘણું છે, મેટર બહુ છે પબ્લિશ કરવા માટે. હવે આપણે પ્રશ્ન પૂછીએ કે તમે પુનર્જન્મ માનો છો હતા કે ના? જ્યોતિષ હંમેશા પુનર્જન્મ ને સાબિત કરે છે. શું કહ્યું? જ્યોતિષ એક હસ્તરેખા સિવાય બીજું બધું જ્યોતિષ છે તે પુનર્જન્મ સાબિત કરે છે. શું કહ્યું? હા. હસ્તરેખા એકલું જ પુનર્જન્મ સાબિત નહીં કરો. એ લોકોને ફરી વાર હસ્તરેખા એકલું જ જોવાનો અધિકાર છે, બીજું જોવાનો અધિકાર નથી. પુનર્જન્મ માનતા જ નથી, પછી રસ્તાનો અધિકાર ને એ પુનર્જન્મ છે. આધાર પુનર્જન્મ ના આધારે જે બધું જ્યોતિષ છે. આ હસ્તરેખા કે તો અહીં રેખા આપણે જે થવાનું હોય એમથી રેખા બદલાયા કરે. થવાનું હોય તે પેલા થઈ રેખા ત્યારે એટલે ફૂલ વાળા ચાલી જાય ફોરેન વાળા. બાકી બીજું બધું તો ફોરેન વાળા ને બધું આ કારણ કે સાચું વિજ્ઞાન છે તો કઈ જેવું તેવું નથી. જ્યોતિષ વિજ્ઞાન જેટલું આ પુનર્જન્મ સાચો છે એટલું જ સાચું છે. અને પુનર્જન્મ એના આધારે સાબિત થાય છે. અમે પુનર્જન્મ સાબિત કરી આપીએ અને પુનર્જન્મ સાબિત થાય એટલે જ્યોતિષ સાચું છે. કરેક્ટ વાત થઈ પડી. પુનર્જન્મ પહેલા માનતા હવે માનતા થયા છે. આપણે સાબિત એક બાપ હોય અને મા હોય. ભગવાન નિમિત્ત છે, આ લોકો નિમિત્ત છે, કરતા ખરેખર નથી કોઈ. નિમિત્ત થાય નિમિત્ત જ છે ખાલી. ભગવાન એ ખાલી નિમિત્ત છે. આ નિમિત્ત છે, કરતા નથી પોતે, નિમિત્ત છે એમાં. નિમિત્ત માત્ર હા ભગવાન છે ખરા. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએશન માં નથી, ક્રિએશન માં નહીં, ક્રિએશન માં ક્રિચર માં છે. ક્રિચર એટલે જીવન, જીવન છે, આમાં છે, એમાં છે, બધામાં છે. આમાં નહીં, જેમાં નિમિત્ત. નિમિત્ત માં શું છે? ઈ ધ કોઝ ઓન્લી, કારણ છે. નિમિત્ત, નિમિત્ત, નિમિત્ત માં છે એવિડન્સ. ત્યાં તો માલિક થઈ બેઠા છે ને. મારું શરીર છે, મારી આંખો છે, મારું માથું છે, વાળ પણ મારા છે. એક જો તોડ્યો હોય ને તો મારો હાથ કેમ તોડ્યો કે છે. એ અહમ ઉચ્ચારવાનું નથી, મારું મારું કઈ નથી. આ મારું છે, મારું છે, એ મહાભાવ નહીં. મારું મારું છે, મારું કઈ નથી. એમ બોલવું નહીં, એ મારું છે, એનું છે. આપડે શું નામ હતું? શું નામ કયું? શિવરામ. શિવરામ, શિવરામ, શિવરામ, શિવરામ, શિવરામ. આપડે શિવરામ નામ અક્કલ નથી એમ કેતો. શિવરામ નો અક્કલ નથી એમ કેતો. મારા નામ માય ઇઝ ટેમ્પરરી, માય ઇઝ ટેમ્પરરી. ભક્તિ શેની કરો છો? ભક્તિ એટલે વાંચન. આપણે ગણપતિ સ્તોત્ર છે, બધા સ્તોત્રો ગણપતિ સ્તોત્ર છે, આ બધા સ્તોત્રો વાંચે. બધા એવી જ કરે છે ને ભક્તિ, બધા એવી જ કરે છે ને ભક્તિ, બધા એવી જ કરે છે ને. કોઈનું કઈ ભક્તિ